હું તમારી પાસે કેટલું બોલું, હું જાણું છું કે વધુ બોલવું એ લક્ષ્મીનો નાશ કરે છે, અને એક વાર ઉપદેશ આપ્યા છતાં જ્યાં નિષ્ફળતા મળે ત્યાં બીજી વાર ઉપદેશ આપવો એ પાપમાં હાથ નાખવા જેવું છે. ખોટું બોલીને વિજય મેળવવો એ જેમ બ્રહ્મ હત્યા સમાન છે. રાજા પાસે ચાડી ખાવી એ બ્રહ્મ હત્યા સમાન છે. ગુરુ પાસે હઠાગ્રહ કરવો એ બ્રહ્મ હત્યા સમાન છે, અને વધારે બોલવો એ પણ એના સમાન જ પાપ ગણાયું છે. જ્યાં કામ થતું ન હોય, પેલો ડોક્ટર જુએ કે એક ઇન્જેક્શન આપ્યું એની અસર થઈ, બીજું આપ્યું એની અસર થઈ, ત્રીજું આપ્યું કે આને કોઈ દવાની અસર થતી નથી, શરીર કોઈ જવાબ આપતું નથી, પછી દવા આપવાની બંધ કરે. જેને વિદ્યા મેળવવી હોય, વિદ્યા એટલે જ્ઞાન, એને તો બહુ સાવધાન રહેવાનું હોય છે. આલસ્યમ મદમોહું ચ ચાપલમ ગોષ્ઠિરેવ ચ સ્તબ્ધતા ચાભિમાનત્વમ તથા ત્યાગીત્વમેવ ચ. આળસ, મોહ, ચપળતા, વાતોડિયાપણું, ઉદ્ધતા અને અભિમાન, આટલી વસ્તુ છોડે એને વિદ્યા સફળ થાય. એટલે કે આટલી વસ્તુ છોડે એને જ્ઞાન સફળ થાય. આમાંથી તમારામાં કેટલી વસ્તુ છે એનો વિચાર કર્યો છે? જેને સુખની ઈચ્છા હોય એને જ્ઞાન મેળવવા પ્રયાસ જ ન કરવો, પોતાની જાતે જાતે માની લેવું કે હું સુખી છું. બીજાને હેરાન કરવા વાળો એમ માને છે, કેવો બરાબર ફસાવ્યો ને એને, અને તાળીઓ લઈને હસે. બીજાને દુખી કરીને પોતાને સુખી માનવા વાળા ઘણા હોય છે. હું તો ઈચ્છું છું કે ગ્રહસ્થના ઘરમાં આટલી વસ્તુ કાયમ હોય અને બધા સુખેથી જીવે. ગ્રહસ્થના ઘરમાં આટલી વસ્તુ કાયમ હોવી જોઈએ, બહુ ધ્યાન રાખજો. ન ખૂટતી હોય તો કદાચ લાવી નાખજો. વિધુરજી આખું વિશ્વ સુખી થાય એ ભાવથી કહે છે કે આટલી ચીજો તો ગ્રસ્તના ઘરમાં કાયમ હોય એ હું ઈચ્છું છું. ગ્રસ્તના ઘરમાં સૌથી પ્રથમ ગાય હોય એવું હું ઈચ્છું છું. ગાય, હવે આનો જરાક લક્ષણ અર્થ કરવાનો. ગાય તમારી પાસે ન હોય તો દૂધ તો ઘરમાં હોવું જોઈએ ને. હમણાં ક્યાંક સંતો ગયા હતા, કોઈક સંત મને કહેતા હતા, ક્યાં ગયેલા, થાકીને ગયા હશે, દોડાદોડ કરી મૂકી, ભાઈ ક્યાં ગયું દૂધ ને, ક્યાં ગઈ સાકર ને, ક્યાં ગયું સૂંઠ, ક્યાં ગઈ ને મસાલો, ક્યાં ગયો દોડાદોડ, દોડાદોડ કઈ હાથમાં ના આવે. તો ઘણા શું કરે છે, ઘરમાં દૂધ લાવે 500 ગ્રામ અને એમાં 250 ગ્રામ પાણી નાખે, અને આખો દાડો ગંગાની ધારાની જેમ પછી જે આવે એનું સ્વાગત કરે. એમ નહીં, વિદુરજી કહે છે કે હું ઈચ્છું છું કે તમારા ઘરમાં દૂધ રહે, તમે જેટલું વાપરતા હો કુટુંબમાં એટલું સારું દૂધ તમને મળી રહે, એટલી શક્તિ તમારામાં આવે. પછી ગ્રસ્તના ઘરમાં સુકન્યાળ વસ્તુમાં કાંસું, ચાંદી અને સોનું, આ ત્રણ વસ્તુ ઘરમાં રહે. આમાં માપ નથી લખ્યો ભાઈ, પછી ઢગલો કરવાનો અપેક્ષા ન રાખતા. કાંસું સુકનમાં ગણાય છે, ચાંદી પણ સુકનમાં ગણાય છે, અને સોનું, સોનું તો વળી એટલું બધું સુકનમાં ગણાય છે. ગ્રામ્ય વિસ્તારમાં એવો રિવાજ છે ગામડામાં, શહેરવાળા તો બધા ભૂલી ગયા, કોઈ બહારથી આવ્યો હોય ક્યાંયથી તો જરા પાણીને સોનું અડાડીને પછી છાંટ નાખે કે હવે તું ચોખ્ખો. સોનું અડાડવાથી પાણી જાણે પવિત્ર બની જાય છે, એટલે આટલો બધો સોનાનો મહિમા છે. ત્યાર પછી ચંદન ગ્રહસ્થના ઘરમાં હોય એ સુકન, પછી એકાદ વીણા જેવું વાજિંત્ર એ ગ્રહસ્થના ઘરમાં હોવું જોઈએ. ટીવી નહીં હો ભાઈ, વાજિંત્ર કે છે. વાજિંત્ર એટલા માટે કે તમે બહારથી આવ્યા હો, થાકી ગયા હો, કંટાળી ગયા હો, અને થોડું વગાડતો આવડતું હોય, ભલે હાર્મોનિયમ જેવું પણ એક વાજિંત્ર હોય, અને શાંતિથી બેસો, વાલા રમઝમ કરતા કાન મારે ઘરે આવો, આનંદ આનંદ આનંદ થઈ જાય. ઘરમાં વાજિંત્રનો અવાજ એ સુખનિયાળ ગણાય છે. કુદરતી વાજા વાગતો હોય છે, નાનું છોકરું વારા ફરતી રડ્યા જ કરે, બે છોકરા હોય ને એટલે એ સુર વાગ્યા કરે. પણ ગ્રસ્થના ઘરમાં વાજિંત્રનો અવાજ એ પણ સુકનમાં ગણાય છે. પછી દર્પણ એ સુકનમાં ગણાય છે, મધ એ પણ સુકનમાં ગણાય છે. કઈ નહીં, એ તો સરળ વાત છે. 25 ગ્રામની બાટલી ઘરમાં મૂકી રાખવી અને ઘી એ પણ સુકનમાં ગણાય છે. શાલિગ્રામના દર્શન ઘરમાં રાખવાના નહીં, પણ ભગવાનના સ્વરૂપના, શાલિગ્રામ એટલે ભગવાનના સ્વરૂપનું દર્શન થાય એટલે ઘર બાંધવાનું. ઘર એવું નહીં બાંધવાનું કે ભગવાનના દર્શન કરવા માટે ક્યાંય દરરોજ પહોંચી ન શકીએ, એટલે જ દૂરે ઘર હોવું જોઈએ કે દરરોજ ભગવાનના દર્શન કરી શકો. અને ઘરમાં ગુરુની ને અતિથિની પૂજા, આટલું જે ગ્રહસ્થના ઘરમાં કાયમ હોય એ ગ્રહસ્થનું જીવન સફળ છે. એ ભલે ગ્રહસ્થ બન્યો એ સુખેથી જીવી શકે છે. તમે આ બધી સુકનવાળી વસ્તુ તમારા ઘરમાં છે, છતાં તમને જીવતા આવડ્યું નથી એટલે તમે દુઃખી થાઓ છો. આ બધી જ ચીજો તમારી પાસે હોવા છતાં તમને જીવતા ન આવડ્યું માટે દુઃખી થાઓ છો. ઘરમાં ચપ્પુ હોય એ તો બહુ ઉપયોગી વસ્તુ છે, પણ વાપરતા ના આવડે તો શું કામ કરે ચપ્પુ. એક ભાઈ રીંગણા સુધારવા બેઠા, એને અંદરથી સહકારની ભાવના પ્રગટી કે લાવો ને મદદ કરીએ જરા ઘરમાં. રીંગણાનું ડીટું કાપવામાં છટક્યું ચપ્પુ, તે આંગળીનું ડીટું ગયું. એટલે વસ્તુને વાપરતા ના આવડે. ભગવાને બધું આપ્યું છે, બુદ્ધિ આપી છે, પણ એનો ઉપયોગ કરતા ના આવડે તો તમે દુઃખી થાવ છો. માટે મારી વાત માનો. અને છેલ્લે તમને કહું છું, દુર્યોધનને ખસેડી અને યુધિષ્ઠિરને રાજ્ય સિંહાસન ઉપર બેસાડો, તમારો જય જયકાર થશે. મનની કોઈ પણ ઈષણા એટલે કે લોભ જેવી વૃત્તિથી દબાઈને ધર્મનો ત્યાગ ન કરાય. લોભના કારણે કે ઈર્ષાના કારણે કે તૃષ્ણાના કારણે પણ ધર્મનો ત્યાગ કરીને તમે કઈ અજર અમર બનવાના છો? તમારી કેટલીય પેઢીના રાજા મહારાજાઓ ગયા, કોઈ અત્યારે નથી, ભવિષ્યમાં કોઈ રહેવાનું નથી, ત્યારે કઈ એકલા ધૃતરાષ્ટ્ર આ ધરતી ઉપર કાયમ રહેવાના છે? અન્યો ધનમ પ્રેતગતસ્ય, આવી રીતે લોભાવિષ્ટ બની અને જે કઈ ભેળું કર્યું હશે ને એ તો બીજા ભોગવે છે. અને જીવન દરમિયાન જે કઈ પાપ અને પુણ્ય કર્યા હશે એના જ પોટલા લઈને જવાનું છે, સંપત્તિના પોટલા સાથે નહીં આવે. માટે લોભનો ત્યાગ કરો. ઇદમ વચ સક્ષસી ચેત, મારા વચનમાં ઉતરે એમ છે કે નહીં, હજુ એ કેટલી આશા છે વિદુરજીને. આ મારા વચનો હવે અંદર કઈ ઉતરે એમ છે? યસ પરમ પ્રાપ્યસી, તમારું જય જયકાર થશે. જિંદગીમાં અને જીવન પછી પણ તમે નિર્ભય થશો, પરમાનંદથી તમે જીવશો. જ્યારે જ્યારે મુશ્કેલી આવે જીવનમાં ત્યારે આટલા માણસોને પૂછવાનું, સલાહ કોને લેવી? રસ્તે ચાલતો હોય ને ઉભો રાખીને પૂછાય નહીં કે ભાઈ દૂધ પાકમાં સાકર કેટલી નાખું. સામાન્ય વાત હોય કે અસામાન્ય, પણ આટલા માણસો માંથી એકાદની કે સલાહ લેવી. પ્રજ્ઞાવૃદ્ધમ ધર્મવૃદ્ધમ સ્વબંધમ વિદ્યાવૃદ્ધમ વયસા ચાપી વૃદ્ધમ કાર્ય કાર્યે પૂજિત્યા પ્રસાદ્ય या संप्रच्छे न समुहियत कदाचित। एक तो प्रज्ञावृद्ध, प्रज्ञावृद्ध एटले कोने कहवाय, प्रज्ञा एटले बुद्धि, बुद्धि थी जे अनुभवी होय ये प्रज्ञावृद्ध कहवाय। बीजो धर्मवृद्ध, कायम माटे जेने धर्म मां आस्था होय। આપણે ગઈકાલથી હવે નિયમ લીધો છે, ધર્મ પાળીશું, આજે એની સલાહ ન લેવાય, પણ ધર્મમાં બહુ અનુભવી હોય એ ધર્મવૃદ્ધ। વિદ્યાવૃદ્ધ, કખગો ભણ્યો હોય એની સલાહ ન લેવાય, પણ વિદ્યાવૃદ્ધ એટલે સારી ડિગ્રીઓ લીધેલી હોય, બહુ જૂનો અનુભવી હોય, એને પૂછાય કે હું કઈ લાઈન લઉં। વૈશાવૃદ્ધ, ઉંમરથી વૃદ્ધ હોય, પ્રજ્ઞાવૃદ્ધ, ધર્મવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ અને વયવૃદ્ધ, વયોવૃદ્ધ અને છેલ્લે સ્વબંધુ, સ્વબંધુ એટલે પોતાના સગા। એમને કાર્યા કાર્યમાં શું કરવું શું ન કરવું એમની સલાહ લેવી, પણ જ્યાં જતા હોય ત્યાં ઊભા રાખીને સલાહ ન લેવાય। આવા કોઈ પ્રજ્ઞાવૃદ્ધ, વયોવૃદ્ધ, ધર્મવૃદ્ધ જતા હોય, ઉભારો કાકા મારે તમારી સલાહ લેવી છે, આપો છો કે નહીં, એમ ન કહેવાય। પૂજયિત્વા પ્રસાદ્ય, આવો આવો બેસો, થોડીક તમને તકલીફ આપવાની છે। એટલે પહેલા તરત જ પોતાનું એરિયલ ઊંચું કરે કે ના બોલો બોલો બોલો, તમે જે કહેશો પછી એને પૂછાય, આદરથી બેસાડીને પૂછવાનું। ગીતામાં લખ્યું છે કે વંદન કરી, નમસ્કાર કરી અને પછી પૂછવાનું, એમને એમ પૂછાય ને। જીવન છે, ક્યાંય ને ક્યાંય કોઈ કષ્ટ આવે, મૂંઝવણ આવે, તો આ રીતે આટલા પ્રકારના માણસોને પૂછવાનું। હવે હું તો થાક્યો છું, તમને છેલ્લે હવે કહું છું, યુધિષ્ઠિરને રાજ્ય સિંહાસન ઉપર બેસાડી દો, બીજું બધું છોડી દો, બધું તમને માફ, આજ સુધી જે કંઈ કર્યું એ બધું જ માફ, પણ સમાજના હિત માટે યુધિષ્ઠિરને રાજ્ય સિંહાસન સોંપી દો। હવે જવાબ આપે છે, છેલ્લો જવાબ છે, હવે કોઈ કાગળ ઉપર છેલ્લી સહી થાય ને એટલે ફાઈનલ થઈ જાય। આટલો ઉપદેશ આપ્યા પછી હવે છેલ્લો જવાબ આપે છે ધૃતરાષ્ટ્ર। આટલા બધા દિવસથી તું મને આવો સુંદર ઉપદેશ આપે છે, તારો ઉપદેશ સુંદર છે, મનમાં મને થાય છે બસ હવે તું કે એમ જ કરવું છે। બહુ આ તો જીવનની સત્ય કથા છે, જિંદગીની, આ ધૃતરાષ્ટ્રની કથા નથી, માનવ જીવનની કથા છે। મનમાં મને એમ થાય છે કે તું જે કહે છે એ પ્રમાણે જ કરવો છે, આપણને એવું થાય છે, સભામાં બેઠા હોઈએ ને ત્યારે એમ થાય છે કે આ પ્રમાણે જ કરવો છે। ધૃતરાષ્ટ્ર ક્યારે બદલાય ને આપણે ક્યારે બદલાઈએ છીએ સાંભળજો, બહુ સ્પષ્ટ વાત કરે છે ધૃતરાષ્ટ્રને ધન્યવાદ આપવા ઘટે, કે અહીંયાની વાત બહુ સ્પષ્ટતાથી કહે છે, છુપાવતા નથી। મારા મનમાં એમ જ થાય છે, નક્કી જ કરું છું કે હવે મારો વિદુર કહે છે ને એમ જ મારે કરવું છે, પણ દુર્યોધનમ સમાસાધ્ય, જ્યાં દુર્યોધનને મળું છું ને એને તારી વાતો બધી ભૂલાઈ જાય છે। આપણે ઘેર જઈએ છીએ ત્યારે મંદિરની વાતો બધી ભૂલાઈ જાય છે, આપણામાં નાનામાં ફેર ક્યાં રહ્યો? વિદુર, દુર્યોધનમ સમાસાધ્ય, દુર્યોધનને મળીને હું મારી બુદ્ધિ બધી બદલાઈ જાય છે, મેં તો નિર્ણય કરી નાખ્યો છે, હવે નદીષ્ટમ અભ્યતિક્રમમ, પ્રારબ્ધને કોઈ ઉલ્લંઘી શકતું નથી, પૌરુષમ તો નિરર્થકમ, પુરુષ પ્રયત્ન નું કઈ ચાલતું નથી, પ્રારબ્ધ જ સાચું છે. વિદુરજી મૌન રહ્યા. ધૃતરાષ્ટ્ર કહે છે, હજુ પણ તારે કંઈ કહેવું હોય તો બોલ, હું સાંભળું. અને વિદુરજી કહે છે, હવે શું કહું? બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. આખી વિદુરની તેનો સ્વામીએ દોહા ચોપાઈમાં ભાષાંતર કરેલું છે. સ્વામી કહે છે, એસી સુની નૃપતિ કી બાની, સો કછુ વિદુર કે મન નહીં માની, નિજ મન માહી ભયો પીછતાવા, જ્યુ પારસ મની કાક ઉડાવા. વિદુરજીને પસ્તાવો થયો, પારસ મણીથી કઈ કાગડા ઉડાડાય? કાગડો ઉડાડવો હોય તો શું વાપરવું પડે? નાની પથરી કાં કરી એનાથી કાગડો ઉડાડાય? કે પારસ મણી જેવી મહામૂલી વસ્તુથી કઈ કાગડા ઉડાડાય? મારી અમૂલ્ય વાણીને આના ઉપર ક્યાં મેં ઢોળી? પસ્તાવો થયો. બે શાસ્ત્ર છે, બે મહાભારતના છે, અને બંને શાસ્ત્ર શ્રીજી મહારાજને પ્રિય છે, ગીતા વિદુર નીતિ. તો ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો, અર્જુને એ પ્રમાણે જ કર્યો હતો. આપણે આ પરીક્ષા નથી આપવી. એને પેપર અઘરા લાગ્યા, આ બધા સગા સાથે અને સંબંધીઓ સાથે હથિયાર ઉપાડવા. આપણે આ ધંધો નથી કરવો, ભીખ માગીને ખાશો. અને ભગવાને ઉપદેશ આપ્યો તો છેલ્લે અર્જુને પણ જવાબ આપ્યો છે. અર્જુનનો જવાબ છે, કરીશ્યે વચનમ તવ, તમારું વચન હું પાળીશ. અહીં આગળ વિદુરજીને જવાબ આપ્યો ધૃતરાષ્ટ્રે, મારી બુદ્ધિ બદલાઈ જાય છે, તારું વચન હું નહીં પાળી શકું, જે થવું હોય થશે, મારા ભાગ્યમાં જે લખ્યું હશે એમ થશે. આ જોઈને વિદુરજીને પસ્તાવો થયો. વિદુરજીએ પોતે જ કહ્યું છે ને, આપણે સાંભળી ગયા છીએ, જેને પ્રેમ ન હોય, જેને આપણા પ્રત્યે શ્રદ્ધા ન હોય, જે આપણો શિષ્ય ન હોય, એને ઉપદેશ ન અપાય. તો વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો, કારણ એ નહોતા જાણતા કે આ મારો શિષ્ય થોડો છે. પણ વિદુરજી એક સંત પુરુષ છે, સાધુ પુરુષ છે. એનું કર્તવ્ય છે કે શક્ય હોય ત્યાં સુધી અનિષ્ટને ટાળવું. એ અનિષ્ટ ન ટળે તો પછી ભગવાનની ઈચ્છા, પણ અનિષ્ટને ટાળવા માટે શક્ય એટલા પ્રયત્નો કરવા, કરવા ને કરવા. કારણ કે આ જગતમાં એવું ચાલ્યા જ કરવાનું છે. સમાજમાં જ્યાં નજર કરો ને, જિંદગીમાં અસત્યને રહેવા માટે મોટા મોટા બંગલાઓ ખાલી કરાય છે, પણ સત્યને રહેવા માટે એક ખૂણો પણ ફાળવાતો નથી. માનવ મનની મનોવૃત્તિઓની આ કથા છે. કૌરવ એટલે કોણ? કુવૃત્તિ એ જ કૌરવો છે. અને એની સંખ્યા કેટલી? 100 ની. માણસમાં કુવૃત્તિઓ કઈ ઓછી છે? ઘણી બધી છે. સુવૃત્તિ કેટલી? 2-5. પાંડવો એ સુવૃત્તિ છે, પવિત્ર વૃત્તિ એ પાંડવો છે, અને કુવૃત્તિ એ કૌરવો છે. કુવૃત્તિઓની સંખ્યા વધેલી જ હોય, જાજી જ હોય છે, અને પવિત્ર વૃત્તિઓ માંડ 2-5 હોય છે. પણ ભગવાન કોને પડખ્યો હોય છે? પવિત્ર વૃત્તિની બાજુ હોય છે. જય જયકાર કોનો થાય? પવિત્ર વૃત્તિનો. પણ પવિત્ર વૃત્તિઓનું પ્રતિનિધિત્વ કોણ કરે? સાધુ પુરુષો, એટલે કે વિદુરજી. જિંદગીમાં જો સંત પુરુષનો સત્સંગ હોય તો પવિત્ર વૃત્તિઓ બળવાન બને અને કુવૃત્તિઓને, કૌરવોને હાંકી કાઢે. વિદુરજીને પસ્તાવો એટલા માટે થયો. એને દક્ષિણામાં શું મળ્યું જાણો છો? કથાના અંતે આપણે તો 1 રૂપિયા 5 રૂપિયા મૂકીને હેડતા થઈએ, પણ વિદુરજીને દક્ષિણામાં શું મળ્યું હશે? આખું દિલ્હી છોડવું પડ્યું, હસ્તિનાપુર છોડીને ભાગી જવું પડ્યું. પેલા ચાર ગુંડા રહેવા દે. આમાં તમે જે સાંભળ્યું કેવું કેવું વિદુરજીએ કહેલું કે આ લોકો કેવા ખતરનાક છે, બહુ ખરાબ છે. એને બીજે દિવસે ખબર પડી કે પેલો કાકો દુર્યોધનના કાકા થાય વિદુરજી, પેલો કાકો ભગતડો બાપુજી પાસે આપણા વિરુદ્ધ સારી રીતે કહી આવ્યો છે. આ લોકો કહેતા કાકાને કરો પૂરા, એમાં ક્યાં વાંધો છે. વિદુરજી હસ્તિનાપુર છોડી દઈને હરિદ્વાર જઈ અને ગંગા કિનારે જિંદગી સુધી રહ્યા અને ત્યાં જ ભજન ભક્તિ કરી અને દેહ ત્યાગ કર્યો. જો જેને તેને ઉપદેશ આપીએ તો આવી પરિસ્થિતિ આવે. આપણે એક સંત હતા, ઓળખ્યા વગર બપોરના વૈશાખ મહિનામાં ખેતર ખેડતા એક ખેડૂત પાસે પહોંચી ગયા. જય સ્વામિનારાયણ. પહેલા તો આંખો કાઢી, જ્યાં કેમેરો ધરતો હોય એમાં આંખો કાઢી. તો સ્વામી ગભરાયા નહીં અને વિદુરજીની જેમ ઉપદેશ આપવાનો ચાલુ કર્યો. ભગવાન ભજી લેજે, ભગવાન ભજવાય આ કર્તવ્ય છે. પેલો બહુ ખીજાયો, છંછેડાયો, લાકડી ફટકારી દીધી. આમાં શું કરવું, આ પરિસ્થિતિ છે. સાધુ પુરુષનું કંઈ દરેક જગ્યાએ સન્માન થતું નથી, પણ સંતની પ્રકૃતિ હોય છે, સહન કરે છે અને શક્ય એટલો અનિષ્ટને ટાળવા પ્રયાસ કરે છે. બ્રહ્માનંદ સ્વામી આ વિદુ નીતિની સમાપ્તિમાં એનું ફળ કહે છે. જ્યોયા કો શીખે સુને મૂઢ હોત પ્રવીણ. આ વિદુર નીતિમાંથી સમજણ, જિંદગી જીવવા માટેના ઉપાયો બહુ સારા મળે છે. તમારા કુટુંબમાં, એટલે વિદુર નીતિ ધર્મ અર્થ અને કામ પરત્વે છે, કુટુંબમાં સંપ સમાધાન આનંદ શાંતિ સદભાવ કઈ રીતે રહે એ વિદુર નીતિ શીખવે છે. જ્યો યાકો શીખે સુને મૂઢ હોત પ્રવીણ, કીનો બ્રહ્માનંદ કવિ નીતિ પ્રકાશ નવીન. બ્રહ્માનંદ સ્વામી કહે છે એટલા માટે વિદુર નીતિનું મેં આ ભાષાંતર રચ્યું છે. જિંદગીમાં વિદુર નીતિના પાઠ બહુ યાદ રાખવા જેવા છે. માટે શ્રીજી મહારાજે આઠ શાસ્ત્ર જે પોતાના પસંદગીના એમાં વિદુર નીતિનું નામ લખ્યું છે. આપણે આ વિક્રમ સંવત 2056ના ધનુર્માસમાં વિદુર નીતિની કથા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં બેસીને સાંભળી. કથાના અંતે, જો કે કથાનો કોઈ દિવસે અંત કરવો નહીં, કથાનો ક્યારે પણ અંત કરાય નહીં, એટલે તો આપણે આજે 21 વર્ષ થયા કાયમ દરરોજ કથા થાય છે. હા, ફેર પડે, અમુક પ્રસંગ હોય એને પ્રાસંગિક કહેવાય, તો એ વખતે થોડા ભક્તો આનંદથી ઉત્સાહથી આવે. જેમ શ્રાવણ મહિનો હોય, ધનુર્માસ હોય, એકાદશી હોય, તો વળી પાછા ધીમા પડી જાય. એટલે હું તો સંતોને કહું છું એમાં આપણે ગભરાવું નહીં. આ ગ્રહસ્થોના ઘર સામે જુઓ, આમ સામે જ લગ્નવાળી છે. લગ્ન પ્રસંગ હોય, ગેરવાસ્તુ હોય, કે એવો પ્રસંગ હોય તો સગા આવે, સંબંધીઓ આવે, 2000-5000 માણસ આવે, અને પ્રસંગ પતી જાય પછી ઘરના હોય એટલા જ ઘરમાં રહે. એટલે એમ કહો, આપણે યાદ રાખવાનું કે આ ધનુર્માસ હોય, શ્રાવણ મહિનો હોય, હિંડોળા હોય, અન્નકૂટ હોય, એ આપણો આ પ્રસંગ છે. પ્રસંગમાં બધા સગા આવે, બધા ઓળખીતા આવે, સગા આવે, સ્નેહી આવે. પ્રસંગ પૂરો થાય પછી જોવું કે હવે આપણે કુટુંબ વાળા જ રહ્યા, સગા બધા જતા રહ્યા. પણ એવું નથી, આપણે બધા એક જ કુટુંબના છીએ. ભગવાનના ચરણમાં બેસીને ભક્તિ ભજન સત્સંગ સેવા આ બધું કરીએ છીએ. તો આજના આ સમાપ્તિ પ્રસંગે આપણા ઈષ્ટદેવ પરમ દયાળુ પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કે આપ સૌના જીવનમાં સદાય મંગળતા રાખે. ઇતિ શ્રી મહાભારતે ઉદ્યોગ પર્વાંતર્ગત પ્રજાગર પર્વણી વિદુર નીતિવાક્ય અષ્ટમો અધ્યાય શ્રી ઘનશ્યામ શ્રી નર નારાયણ દેવ શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી સ્વામી નારાયણ ભગવાન Swami Narayan.